અને આ જીવને કોઈ દાડો ઘડપણ આવતું હશે કે નહીં, એમ કહીને વળી કહ્યું છે, જીવને જ્ઞાન થાય ત્યારે ઘડપણ આવે, પણ તે વિના તો ઘડપણ આવે નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ જ સુંદર વાતો સ્વામીએ કરી. સ્વામીએ કહ્યું, અત્યારે તો આવું વાતાવરણ છે, મોટા વડીલ સંતોનો સંબંધ છે, એણે કરીને સુખ વર્તે છે, પણ જ્યારે દેશકાળાદિક ફૂંડા થાય, વિષમ થાય, આવો યોગ ન રહે ત્યારે પણ સુખ વર્તે, એનો શો ઉપાય? ત્યારે એનો ઉત્તર સ્વામીએ જ કર્યો કે મોટાના જે ગુણ, એની વિભૂતિ, એમના ઐશ્વર્ય, પ્રતાપ ઇત્યાદિ જે બધા ગુણ છે, એનું મહિમાનો જો આપણે વિચાર કરીએ તો સહેજે આપણને દેશકાળાદિક વિષમ હોય છતાં પણ આપણા હૃદયની અંદર સુખ વર્ત્યા કરે. બીજી સ્વામી એ વાત કરી કે મોટાના મોટા હૈયામાં સ્ફુરે તેણે કરીને પણ સુખ વર્તે. આપણી ગુણાતીત પરંપરાના જે સંતો છે, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુંદાસજી સ્વામી, આ બધા જ વડીલ સંતોનું સ્મરણ આપણા હૃદયની અંદર જેટલું વધારે થાય એટલું આપણા અહીંયામાં સુખ વર્તે. સ્વામીએ પહેલી વાત કરી એ પ્રમાણે આજે થોડુંક સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. આ પૃથ્વી ઉપર આજ સુધી અનેક અવતારો થયા છે. મત્સ્ય, કુર્મ, વરાહ, વામન, ઋષિ, કપિલ, હયગ્રીવ, દત્તાત્રેય, બુદ્ધ, કલ્કિ આદિ અનેક અવતારો થયા છે. તમામ અવતારોએ આ પૃથ્વી ઉપર પધારી અલગ અલગ રીતે વિચરણ કર્યું છે. કોઈએ પૃથ્વીના તળ ઉપર, તો કોઈએ સમુદ્રના જળમાં, કોઈએ રાજ્યમાં, તો કોઈએ વનમાં વિચરણ કર્યું છે. સર્વાવતારી સર્વાત્મા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આ વસુંધરા ઉપર કરુણા કરીને પ્રગટ થયા. ઘનશ્યામ નામાભિધાન ધારણ કરી આ પૃથ્વી ઉપર વિચરણ કર્યું. બાળ લીલાઓથી લઈને એવા અનેક દિવ્ય ચરિત્રો કર્યા અને ભગવાન સ્વામિનારાયણ તરીકે અસંખ્ય લોકોના ઉપાસ્ય ઈષ્ટ મૂર્તિ બની ગયા. મહારાજે પણ અલગ અલગ રીતે સત્સંગમાં વિચરણ કર્યું છે. મહારાજનું જે સત્સંગ વિચરણ કરવાનું પ્રયોજન હતું એ અન્ય અવતારોથી અલગ હતું, જેનો ભેદ એ આટલો નહીં, આટલો પણ નહીં, આટલો પણ નહીં, હવે હાથ પોળા થાય એમ નથી. એ ભેદ એ અમાપ છે, જે આપણી બુદ્ધિથી આપણે ન કલ્પી શકીએ. ઇટ્સ બિયોન્ડ ફ્રોમ લિમિટ. અને એટલા માટે જ કહી શકાય, ધ્યેય ક્વ નીલકંઠસ્ય ક્વચાલ્પ વિષયામતિ તિતિર્ષુર્દુસ્તરં મોહાત્ ઉડુપેનાસ્મિ સાગરમ. કે ક્યાં એ મહારાજનું આ પૃથ્વી પર પ્રગટ થઈ અને સત્સંગ વિચરણ એ આદિ કરવાનું પ્રયોજન, અને ક્યાં એ આપણી અલ્પ વિષયોમાં રમણ કરવાવાળી મતિ? આ તો નાનકડી નૌકા અને એક નાવિક જેમ સમુદ્ર તરવાની ઈચ્છા રાખે એટલું મહારાજનું આ મિશન જાણવું કઠણ છે. ત્યારે બુદ્ધિદાય દયાવતે એવા આપણી મહારાજની કૃપાથી. મહારાજ આ પૃથ્વી ઉપર શું મિશન લઈને પધાર્યા, મહારાજનું શું પ્રયોજન હતું એ જાણવાનો આપણે થોડોક પ્રયત્ન કરીશું. પહેલાં તો એ જાણીએ કે આ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ કંઈક કાર્ય કરે છે તો એની પાછળ કાંઈક પ્રયોજન તો હોય જ. કાર્યનિયત પૂર્વવૃત્તિ કારણ, કોઈ પણ કાર્ય થાય એની પહેલાં એવું ચોક્કસ પ્રકારનું કારણ રહેલું હોય. ગુરુકુલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શા માટે? તો કે સારું રિઝલ્ટ મળે એના માટે. સારું રિઝલ્ટ શા માટે મેળવવું? તો સારી જોબ કે બિઝનેસ કરી શકે એના માટે. એ શા માટે? તો કે પૈસા કમાઈ શકાય, સારી જોબ હોય બિઝનેસ હોય તો. એ શા માટે? તો લગ્ન થઈ જાય. તો હજુ તો એ વિદ્યાર્થી અભ્યાસ કરે છે છતાં પણ એને કેટલા બધા પ્રયોજનો સિદ્ધ કરવા છે. હા, પછી બધા વિદ્યાર્થીઓ સરખા પણ ન હોય. આપણા પૂજ્ય ગુરુ મહારાજ 1960માં સ્વામીએ ગુરુકુલની અંદર પહેલીવાર દરવાજાની અંદર પગ મૂક્યો ત્યારથી સ્વામીએ નક્કી કરી લીધું હતું કે મારે સાધુ થવું છે. અને ગુરુકુલમાં, રાજકોટ ગુરુકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી જો કોઈ પહેલા વહેલા સાધુ થયા હોય તો એ આપણા પૂજ્ય ગુરુ મહારાજ છે. એટલે દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ કંઈ કાર્ય કરે તો એની પાછળ કંઈક પ્રયોજન હોય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ત્રિભુવનભાઈ વ્યાસની સાથે ટેબરભાઈને, સૌરાષ્ટ્રના મંત્રી ટેબરભાઈ, એમને મળવા માટે ગયા. એટલે એમણે આદર સત્કાર કર્યો અને આવવાનું કારણ પૂછ્યું. સ્વામીએ કીધું, સાહેબ મારે જમીન જોઈએ છીએ. જમીન? અને તમારે શા માટે જોઈએ છીએ? સ્વામીએ કહ્યું કે મારે કારખાનું નાખવું છે. હવે સહેજે એક સાધુ આવી રીતે બોલે કે મારે કારખાનું નાખવું છે તો કુતૂહલતા થાય કે આવું કેમ બોલતા હશે. એટલે સ્વામીનો આવો રહસ્યમય ઉત્તર સાંભળી કુતૂહલતાને વશ થઈ ડેબરભાઈએ પ્રશ્ન કર્યો કે તમે એને કારખાનું શા માટે નાખવું છે? ત્યારે સ્વામીએ બહુ સરસ ઉત્તર આપ્યો. સ્વામી કહે કે સાહેબ, આ દુનિયાની અંદર બધી વસ્તુઓ ઘડાય છે, લોખંડ ઘડાય છે ને યંત્રો બનાવાય છે, સોનું ચાંદી ઘડાઈને અલંકારો બને છે, લાકડું ઘડાઈને ફર્નિચર થાય છે, કાચના કચકડા ને રમકડા તો બહુ ઘડાય છે, ક્યાંય માણસ ઘડાતા નથી. સાહેબ મારે માણસ ઘડવાનું કારખાનું નાખવું છે. અને સ્વામીનો આ ઉત્તર સાંભળી ટેબરભાઈ રાજી થયા અને જમીનની મંજૂરી આપી. અને 1947 તારીખ તો થોડી ભૂલાઈ ગઈ છે, 1948 તારીખ 19/5/1948 વૈશાખ સુદ ત્રીજના દિવસથી 7 વિદ્યાર્થીઓથી ભાડાના મકાનમાં શરૂ થયું માણસ ઘડવાનું કારખાનું, એટલે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ. એટલે દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ કંઈ કાર્યની શરૂઆત કરે તો કાંઈક પ્રયોજન એની પાછળ હોય. સંસ્કૃતની અંદર તો ત્યાં સુધી લખ્યું છે કે પ્રયોજનમ અનુદ્દેશ્ય મંદોપીન પ્રવર્તતે, કે પ્રયોજન વિના તો મૂર્ખ માણસ પણ કંઈ કાર્ય નથી કરતો. તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એ આ પૃથ્વી ઉપર પધારે તો શા માટે એ પ્રયોજન વિના પધારે? પ્રયોજન હોય જ. ત્યારે કાર્યાણીના 5મા વચનામૃતની અંદર મહારાજે જે રીતે એમાં પ્રશ્ન પૂછ્યો છે અને એનો જે જવાબ આપેલા છે એ પ્રમાણે જો આપણે જોઈએ તો કાર્યાણીના 5મા વચનામૃત પ્રમાણે મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા એના મુખ્ય 3 પ્રયોજન આપણને લાગે જે આપણે યાદ રાખવાના છે. આ બધું આપણે એટલા માટે સમજવાનું છે કે આ પૃથ્વી ઉપર પધારી મહારાજે જેટલા ભક્તોના ભાવને પૂર્ણ કર્યા છે, જેટલા જીવાત્માઓનું કલ્યાણ કર્યું છે અને જેવું એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું છે એવું અત્યાર સુધી કોઈ નથી કરી શક્યું. એટલે આપણા મહારાજને આપણે સર્વાવતારી સર્વોપરી કહીએ છીએ. ત્યારે એ ત્રણ પ્રયોજન, એમાંથી પહેલું પ્રયોજન એ છે કે ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે, બીજું પ્રયોજન કે અસંખ્ય જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે, અને ત્રીજું પ્રયોજન એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે. પહેલા પ્રયોજન વિશે આપણે સમજીએ કે પોતાના એવા પ્રેમી ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે. જે ભગવાનનો થાય છે, ભગવાનની આજ્ઞાને પાળે છે, મન કર્મ વચન એ ભગવાનને સર્વસ્વ રીતે સમર્પણ કરી દે છે, એવા એકાંતિક ભગવદ્ ભક્તના ભાવને પૂર્ણ કરવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે. આપણી જાતને આપણે પ્રશ્ન કરીએ કે કોઈ કામ દુકાને જઈને પતતું હોય તો પછી આપણે એ દુકાનથી છેટે જવા માટે પ્રયત્ન કરીએ, છેટે ન જઈએ? કોઈ કામ એવું હોય કે જે ઘરે બેઠા પતી જતું હોય તો પછી આપણે દુકાને જઈએ, દુકાને જઈએ? જવાબ આપતા જજો, દૂર છે ને એટલે અવાજ સંભળાતો નથી. કોઈક કામ એવું હોય કે જે શહેરમાં પતતું હોય તો આપણે દૂર નથી જતા. શહેરમાં, દેશમાં કે વિદેશમાં કોઈ કામ પતતું હોય તો આપણે વિદેશ નથી જતા. તો ભગવાન કેટલા દયાળુ કહેવાય કે ભગવાન સંકલ્પ કરે અક્ષરધામની અંદર બેઠા ભક્તના ભાવને પૂર્ણ કરી શકે. જે ભગવાનને ગીતાની અંદર કહ્યું કે કર્તવ્યમ નાસ્તિ કિમપિ ત્રિષુ લોકેશુ કિંચન, જે ભગવાનને આ ત્રણેય લોકની અંદર કાંઈ પણ કરવાની જરૂર નથી, જે ભગવાન પૂર્ણ કામ છે, એવા ભગવાન એક ભક્તના ભાવને પૂર્ણ કરવા માટે આ પૃથ્વી ઉપર પધારે છે. પ્રશ્ન કરીએ કે મહિમાની દ્રષ્ટિએ રામજી મોટા કહેવાય કે સીતાજી મોટા કહેવાય? ભગવાન રામ મોટા કહેવાય, પણ આપણે બોલીએ શું? સીતારામ બોલીએ. ભગવાન શ્રી કૃષ્ણ મોટા કહેવાય કે રાધાજી મોટા કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણને આપણે મોટા કહીએ, પણ આપણે બોલીએ શું? રાધા કૃષ્ણ, રાધે શ્યામ, રાધા કૃષ્ણ દેવની જય. એવી જ રીતે લક્ષ્મી નારાયણ, નર નારાયણ, એક નામની અંદર પણ ભગવાન પોતાના એવા એકાંતિક ભક્ત હોય એમને આગળ રાખે છે. એટલે ભગવાનના ભક્ત થવું એ સહેલું નથી, કઠણ કામ છે, પણ માલ પણ ભગવાનના ભક્ત થવામાં જ છે. મહારાજ સત્સંગ વિચરણ કરતા કરતા હળવદ ગામ પધાર્યા. ગામની અંદર સાકર ખૂબ સરસ મળે એટલે બધા ભક્તોને ભાવ થયો કે આપણે મહારાજને સાકર જ જમાડીએ, બીજું કાંઈ નહીં, અને એ પણ એક દુકાનેથી લઈ અને મહારાજને સાકર જમાડીએ. એ વખતે મહારાજ ગામની અંદર પધાર્યા, એક પાટ હતી એની ઉપર મહારાજ વિરાજમાન થયા. આજે એ પાટ એ ગામની અંદર જે મંદિર છે મહારાજનું, એની મંદિરની અંદર છે. મહારાજ જ્યારે પધાર્યા ત્યારે એ પાટ કોઈક ભગતના ઘરે હતી. મહારાજ વિરાજમાન થયા એટલે જે પણ કોઈ ભક્તો આવે એ મહારાજને સાકર જ અર્પણ કરે, સાકર સિવાય બીજું કંઈ અર્પણ જ ન કરે. મહારાજને થયું કે આજે તો ભક્તોનો ભાવ છે એટલે આપણે અહીંયા બેઠા થકા જ ભાવને સ્વીકાર કરીએ, અને મહારાજ સાકર જમવા લાગ્યા. એક શેર, બશેર, પાંચ શેર, દસ શેર, વીસ શેર, આ મહારાજ મણ અધમણ. આ મહારાજ સાકર જમતા જાય અને બે મણ મહારાજ સાકર જમી ગયા. ભક્તોને થયું કે આજે તો મહારાજ ભાવ સ્વીકારવા જ બેઠા છે એટલે એક વખત જેણે સાકર અર્પણ કરી હોય એ બીજી વાર જાય, બીજી વાર અર્પણ કરી હોય એ ત્રીજી વાર લેવા માટે જાય. ભવ બ્રહ્માદિકને દુર્લભ ભાવો લાવો એ ફરી ક્યારે મળે? એટલે આવી રીતે ભક્તો છે વારાફરતી સાકર લઈ આવે અને મહારાજ તો જમતા જાય. આમ કરતા કરતા મહારાજ અઢી મણ સાકર જમી ગયા. ભક્તો સાકર લાવતા જાય, પેલો દુકાનવાળો થાકી ગયો, અરે તમારે આટલી સાકર લઈ જવી છે ક્યાં એ તો કહો, મારી દુકાનની અંદર હતી એટલી બધી પૂરી થઈ ગઈ. એટલે ભક્તો કહે કે અમારા ભગવાન આવ્યા છે, એમને જમાડવા જવું છે. મૂળજી બ્રહ્મચારી કહે, મહારાજ રાખો નહીતર તકલીફ થઈ જશે. મહારાજ કહે કે બ્રહ્મચારી, આજે અમે સાકર નથી જમતા, આજે તો અમે ભક્તોનો ભાવ જમીએ છીએ. અને આમ કરતાં કરતાં મહારાજ ત્રણ મણ સાકર કહેતા, કેટલા કિલો થાય? 60 કિલો સાકર એ મહારાજ એ ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે હળવદ ગામની અંદર જમી ગયા. આપણને કોઈ 1 કિલો આપી હોય તો હલો ન જમી શક્યો. ત્યારે મહારાજ આ પૃથ્વી ઉપર પધારે છે, એ પ્રેમી ભક્તો હોય એમના ભાવને પૂર્ણ કરવા માટે પધારે છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે, પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે, જાતિ વર્ણને રૂપે નરી જે, જાતિ વર્ણને રૂપે નરી જે, પ્રભુજીને ભક્તિ પ્યારી રે, પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. કે ભગવાન એવા છે કે આ દુનિયાની એક પણ દોરી એ ભગવાનને બાંધી શકે એવી નથી. પણ જે ભક્ત અનન્ય ભક્તિ કરે છે એ ભક્તની મનરૂપી દોરીએ કરીને ભગવાન એવા બંધાય છે કે ભગવાન પછી છૂટવાને સમર્થ થતા નથી. ગરડા પ્રથમના 61માં વચનામૃતની અંદર મહારાજે આ વાત કરી છે બલિરાજાનું, કે પ્રેમરૂપી દોરીએ યુક્ત એવું જે ભક્તનું મન એની ભક્તિરૂપી દોરીએ કરીને ભગવાન એવા વશ થાય છે કે પછી છૂટવાને સમર્થ થતા નથી. પણ આવો પ્રેમ મળે ક્યાં? તો પ્રેમ નિપજે દેશ વિદેશે, પ્રેમ ન હાટે વેચાય રે, પ્રેમના પાસંગમાં જે શેર સોપે, પ્રેમના પાસંગમાં જે શેર સોપે, તે જન પ્રેમી થાય રે, પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. કે આવો પ્રેમ છે એ દેશમાં નથી નીપજતો, એ વિદેશમાં પણ વેચાતો નથી મળતો. રાજકોટની માર્કેટમાં તમે પૂછી જોજો, મળે તો. એના કરતાં મુંબઈની માર્કેટ મોટી કહેવાય, મુંબઈની માર્કેટમાં પણ નહીં મળે, દિલ્હીની માર્કેટમાં પણ નહીં મળે. દેશ કે વિદેશમાં નીપજતો નથી કે કોઈની પાસેથી વેચાતો પણ નથી મળતો, તો કેમ મળશે? પ્રેમના પાસંગમાં જે શિર સોંપે તે જન પ્રેમી થાય રે. પાસંગ એટલે શું? પાસંગ એટલે ધડો. પહેલાના સમયમાં ત્રાજવા, એ બંને બાજુ સમતોલ ન હોય એટલે સમતોલ રાખવા માટે થોડોક વજન એક બાજુ રાખે, એટલે બંને પાસા પલ્લા હોય એ સરખા થઈ જાય. એ જે વધારે વજન મુકાય એને ધડો કહેવાય. અને એ જ પાસંગ, પ્રેમના પાસંગમાં જે શિર સોંપે. તો પ્રેમના પાસંગમાં આપણે કઈ રીતે આપણું મસ્તક સોંપી શકીએ? તો આપણે વિચાર શૂન્ય થઈએ, મહારાજની મરજી હોય, સંતોની મરજી હોય એ પ્રમાણે આપણે વર્તવા લાગીએ. ગઢડા પ્રથમના 15માં વચનામૃતની અંદર મહારાજે કહ્યું કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય તેને એમ થાય કે ભગવાનને સંત તે મને જે જે વચન કહેશે એમ જ મારે કરવું છે, અને આટલું વચન મારાથી મનાશે અને આટલું વચન મારાથી નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ક્યારેય કહે નહીં, અને હૃદયમાં શૂરવીરપણું રહે અને મૂર્તિ ધારતો રહે, એમાં ધારતા ધારતા 10 વર્ષ થાય, 20 વર્ષ થાય, 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ થાય, અરે અનેક જન્મ થાય, છતાં પણ ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારવું એ ક્યારે પણ મૂકી દે નહીં. આવી રીતે મહારાજ અને સંતોની મરજી, એમાં આપણે આપણો એક પણ વિચાર ન રાખીએ ત્યારે એ વસ્તુ શક્ય બને છે. નહીંતર બુદ્ધિ તરત તર્ક કરે કે આપણને આજ્ઞા કરી હોય કે આ ખુરશી અહીંથી લઈને અહીંયા મૂકી દો, તો સહેજે બુદ્ધિ પોતાનું કાર્ય કરે તો પ્રશ્ન થાય કે શા માટે મૂકવી. પણ એવા સંતોની મરજી આગળ આપણી એક પણ બુદ્ધિનો કાંઈ વિચાર ઊભો ન રાખીએ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને જ્યારે ગુરુકુલ કરવાનું થયું, માનદ સ્વામી પાસે આવ્યા. સ્વામીની ઈચ્છા તો હૈદરા એ બાજુ કરવાની હતી, રુદ્રપ્રયાગને ત્યાં, છતાં પણ માનદ સ્વામીએ કહ્યું કે અહીંયા રાજકોટમાં કરો, તો સ્વામીએ તરત પોતાના વિચારો હતા એ મૂકી દીધા. આવી રીતે પોતાના વિચારો, એનું સર્વસ્વ શૂન્યતા થઈ જાય, આપણે શૂન્ય થઈ જઈએ, માત્ર ભગવાનના જ વિચારો રહે. આમ તો ભગવાન પોતાના ભક્તની ઈચ્છાઓ ક્યારે પૂર્ણ કરે છે? જ્યારે એક ભક્તની ઈચ્છામાં માત્ર ભગવાન જ રહે ત્યારે એ ભક્તની ઈચ્છાને ભગવાન પૂર્ણ કરે છે. ત્યાં સુધી આપણે એમ ઈચ્છા કરતા હોય કે ભગવાન મારા ભાવને પૂર્ણ કરે, તો પછી જેટલા આપણે ભગવાનમાં જોડાણા હોય, ભગવાનને યોગ્ય લાગે તો પૂરી કરે. બાકી ભગવાન જેમ ભક્તનું હિત થાય, જો દુઃખ આપીને પણ ભક્તને સુખ થતું હોય તો એવું દુઃખ પણ ભગવાન પોતાના ભક્તને આપે છે. ત્યારે એવી રીતે જો આપણે વિચાર શૂન્ય થઈએ, કહેતા કે મહારાજની મરજી આગળ, એવા વડીલ સંતોની મરજી આગળ આપણી બુદ્ધિ, એનો એક પણ તર્ક આપણે ન રાખીએ, અને એવી રીતે આપણે આપણું મસ્તક એ મહારાજના ચરણોમાં અર્પણ કરીએ, તો આપણને મહારાજ એ વશ થઈ જાય છે. અને આવા ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે, અને એના માટે જેવા રૂપનું ધારણ કરવું ઘટે એવા રૂપનું ધારણ પણ કરે છે. સગરામાના ભાવને પૂર્ણ કરવા માટે મહારાજ મોહિની અવતારને યાદ કરી અને સ્ત્રીનો વેશ ધારણ કરે. લોયાની અંદર શાકોત્સવ પ્રસંગે સુરાખાચરના ભાવને પૂર્ણ કરવા માટે મહારાજ રસોઈયા થાય. ગંગાબાના ભાવને પૂર્ણ કરવા માટે મહારાજ દીકરા થાય. આવા તો કેટલાય ચરિત્રો એ આપણને સાંભળવા મળે કે મહારાજ અમુક વખત મિત્ર ભાવે વર્તે, પુત્ર ભાવે, સખા ભાવે વર્તે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જૂનાગઢ એ માલ સામાન લેવા માટે જતા હોય, માર્ગ ભૂલી જાય, તો મહારાજ ભરવાડનું રૂપ ધારણ કરે અને શાસ્ત્રીજી મહારાજને રસ્તો બતાવે કે હાયલા આવો મારી વાહે, હાયલા આવો મારી વાહે. આવી રીતે પ્રેમી ભક્તોના ભાવને વશ થઈ એમના ભાવને પૂર્ણ કરવા માટે મહારાજ એ આ પૃથ્વી ઉપર પધાર્યા. ત્યારે એ મહારાજનું પહેલું પ્રયોજન હતું આ પૃથ્વી ઉપર પધારવાનું, કે એવા પોતાના જે પ્રેમી ભક્તો એમના ભાવને પૂર્ણ કરવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે. ત્યારે દિવસે ને દિવસે આપણે જ્યારે જ્યારે ચરિત્રોનું શ્રવણ કરીએ ત્યારે આ અનુસંધાન સાથે કે મહારાજે જે રીતે પોતાના પ્રેમી ભક્તોના ભાવને પૂર્ણ કર્યો છે એ કંઈક અજોડ છે, એ અલૌકિક છે, એટલા માટે મહારાજ એ સર્વોપરી છે. આવી રીતે આપણે મહારાજનો મહિમા દિવસે ને દિવસે વધારે સમજી શકીએ એના માટે આપણે 3 પ્રયોજન જોશું. એના માટે આજે આપણે પહેલું પ્રયોજનનું શ્રવણ કર્યું, બીજા પ્રયોજનનું એ આવતી કથાઓમાં શ્રવણ કરીશું. ત્યારે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવી રીતે અમે તમારો દિવસે ને દિવસે મહિમા સર્વોપરીપણું એ જાણી શકીએ એવી તમે અમારા ઉપર કૃપા કરજો, એટલી પ્રાર્થના કરીને વિરમું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. તીમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દેવમ હરિમ